અત્યારે. આ બે વસ્તુઓ, બે વાક્યો કહેનાર માં કોણ, કહેનારું કોણ? એ તો જેને મરણ થયું, જે મરણ મરણ થી જે જુદો હોય તેનું જ હોય ને. પ્રતિષ્ઠિત આત્મા? ના, પ્રતિષ્ઠિત આત્મા મરણ વાળો છે. જેને પ્રજ્ઞા ઉત્પન્ન ના થઈ હોય તે, પ્રજ્ઞા જેને ઉત્પન્ન ના થઈ હોય, બધાને પ્રજ્ઞા તો ઉત્પન્ન થયેલી ના હોય, છતાં આવું બોલે. હા, પણ એ તો બોલે એટલે, પણ એ પ્રજ્ઞા જેવો ભાવ જ છે, એક જાતનો જુદો ભાવ છે. આનાથી મરનાર થી જુદો ભાવ છે. શું છે? મરનાર થી જુદો ભાવ છે. મરનાર પોતે એમ ના કે હું મરી જઉં, સમજે ને. એ ત્યાં આગળ બુદ્ધિ નો અમુક ભાગ ભાગ છે, પણ મરનાર થી જુદો છે. જો ચિત્તપ્રજ્ઞા નો દશારો કહીએ છીએ ભાગ, ઘણા ખરા વિચાર તો આવતો જ નથી. જો કે આપણા જે એમાં સ્ટેજીસ હોય છે, એમાં હું થોડો આગળ બી ગયો, એમ એ બી થયું. તમારું શું નામ? મારું નામ છગનલાલ. છગનલાલ મોતીલાલ શાહ. એટલે તમે છગનલાલ થોડું એવું તમે જાણો છો, એ જ્ઞાન તમને છે. પછી અટકી જાય ને અંતરાય કર્મ બહુ નહીં. બધી વાત ચાલે ને, તેમાં આ લોકો સારા ગયા તેની પર રાગ બેસે, આ ખરાબ ગયા તેની પર દ્વેષ થાય, એમાં એવું ના થાય. રાગ દ્વેષ ના થાય. આગળ એ તો બધી મોંઘેલી બીજી પહેરી ના જાય. ભાવના સારી ને ખોટી નહીં. એવું નથી દાદા, અમે આ તો મને લાગે તે કહું છું, એક શેર જો પૂછું ખબર નથી. એમને જેવું લાગે છે કે થાય છે, બોલાય છે, બધું વ્યવસ્થિત છે, એમાં લખો કરવાની જરૂર ક્યારે? વ્યવસ્થિત માં ડખો કરવાની જરૂર જ ક્યારે? કે આ વાતો ના વ્યવહાર ના નિશ્ચય કે ગોધ નહીં રહે. હા, પેલો સત્સંગ હોય ત્યારે બોલવું પડે. હું ભગવાન તો જુદા છે, સત્સંગ હોય ને સત્સંગ મારી મારી કરી પડે, પછી એ ત્યાં કાઢી દે. એમાં પોતે કરતા છે ને? કોણ કરતા? પોતે કરતા બી વાત કરે. હા, એટલે કહે છે કે આપણે આમ ના કરશો, આમ કરો. એ બરોબર છે, એ બરોબર છે, પણ તે ત્યાં કરવું પડે આપડે. અહીં તો જે આ વાત એ વ્યવસ્થિત, જે બોલે વાતો નીકળી તે બધી વ્યવસ્થિત. ઘડીમાં આ વાત નીકળે, ઘડીમાં બીજી નીકળે, ત્રીજી નીકળે, ચોથી નીકળે. સૂત્ર ઋષિ બધું એમાં આવી ગયું આગળ તત્વ ઋષિ શુદ્ધાત્મા ઋષિ એટલે એ ધર્મ ધ્યાન પૂરું થઈ ગયું. હવે એની પાછી ભાવના ચાર રહ્યા કરે એક કે ભાઈ આપણું કોઈ આપણું કરવું લેવા નથી, આપણે આપણું પોતાનું પોતાનું ભગવું જ પડશે. અનિત્ય ભાવના આ દુનિયા નાશવાન છે, અસરણ ભાવ કોઈ શરણ આપનારું છે નહીં, આત્માનું શરણ છે. અને સંસાર ભાવના ત્યાંથી છૂટા એવું છે નહીં, આ સુખ ધ્યાન નહીં આવે. આપણે થઈ ગયું હવે સુખ ધ્યાન. સુખ ધ્યાન ચાર લક્ષણો કહ્યું, એક સમા રહે પ્રહાર ના હોય આર્દ્રતા સરળતા અને મારતો માનનો ત્યાં રહ્યું છે શુક્ર ત્યાં બધું પછી હજુ રહ્યું થઈ ગયું ત્યારે ત્યારે આત્માની ભિન્નતા રહે છે અને અસંગ પણ ત્યાગ રહે છે માટે ગયા સદગુરુ આત્મા જોડે લીધો એવું વાંચી જશો ને અચળ આત્મા વરાઈ લીધો ધર્મ ધ્યાન પામે તો જૈન ધર્મ પામે અને શુક્લ ધ્યાન પામે તો મોક્ષ પામે ધર્મ ધ્યાન માં આવ્યો તો જૈન ધર્મ પામે અને શુક્લ ધ્યાન હોય અને પૂર્વે પૂર્વે જયારે એવા એવા કામ કરી ચુક્યા હોય પૂર્વે ભૂતકાળમાં આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન થી આપડે શું થઈ ગયા હોય અંદર અંદર મૂંઝાઈ ગયા હોય તો એના પરિણામો આજે પાછા ઉદય આવે તો શું એ જ આવે ને એ જવાનું પણ જોડી જ્ઞાન નહીં એટલે જોડાય નહીં અજ્ઞાનતામાં જ્ઞાને કરીને આપણે છોડી આજે છોડી શકીએ એના જે આ પ્રતિક્રમણ થાય છે કે જે ભૂતકાળ યાદ કરીને છોડી એના પ્રતિક્રમણ કર્યા નથી આ પ્રતિક્રમણ દોષ લાગેલો છે પ્રતિક્રમણ દોષ જગત આ ખૂબ પ્રતિક્રમણ દોષ ને લઈને ઉભું રહ્યું જ્યાંથી પ્રતિક્રમણ થશે ત્યાંથી સરસ થવા ઘર ભૂલ્યા ઘરે ધાર પડે ને એવું જાણું જોડે કઈ પડશે જીવન બેને જોડે પડશે બહુ નહીં અમર છે ને સંસારમાં ભાવ બધા દુઃખ લેવાની ઈચ્છા નથી સત્તર માં પડી રહ્યું મોક્ષ માટે શું કરવું તારો તારા કુસંગ નો ભીડો છે એ તો સત્સંગ નો ભીડો થઈ જાય તને થઈ ગયું સત્સંગ નો ભીડો ઉઠવું હોય તો ના જાય પેલો ભીડ માં અવાય નહીં પેલો ભીડ માં આવવાની ઈચ્છા કરે નહીં આવવાનો ભાવ કર્યા પછી આવતા આવતા કરોડો સાડી ભૂખ જેમ ના પામે આ તો સહેલો નથી માર્કા કરોડો તો પોતાની વાત જ નિદાન કે કકડાટ કર્યા વગર રહે ને દાળ ખાવી થઈ કકડાટ ઘરમાં બધા ગાણી જાય કકડાટ એટલો કરી ઘરના ગાણી જાય ના ગાણી જાય અને આવે નહીં આટલું જ આપડે તો બહુ શીખ્યા છીએ પણ આટલું જ આપડું હતું મોકલી જાય હવે તો કે રસોઈ બહુ સારી થઈ છે. સારી ખાવાનું સરસ સરસ સરસ ભાવતું મૂક્યું હોય સારું, અને પછી એમાંથી ખાવામાંથી કોઈક લઈ લેતો બાજુ પેલા લાય મારું પાછું લાય મારું ના બાજુ. અપમાન કરે દીકરી શું કરું, એનું અપમાન ના કરું, વેર વાળું નહીં તારે શું કરું, પછી ફરી ક્યારે લાગમાં આવે, લાગમાં લેવાનો જ નહીં. નહીં અજ્ઞાની તો ખબર ના પડે, અજ્ઞાની માણસ ને અજ્ઞાની ના ખબર પડે, તે અજ્ઞાની ને ખબર પડે એટલા માટે ભગવાને હમદર પાડી છે કે સમાજવાદી કે છે. શું કે છે? ભયંકર નુકસાન કર્યું હોય તો પેલા ક્ષમા આપી દે છે. એવું છે કે આપડા મહાત્મા મોક્ષ ને જશે, મોક્ષ ના કારણો બધા સેવે છે, મોક્ષ ના બધા વાતા જાણે છે, પણ વાત ને સમજતા નથી. બાળા બોળા છે ને, નુકસાન કરી ગયો હોય તો તું તારે તરફ ક્ષમા ભાવ હોય છે એટલે પેલો એટલે પેલો એકદમ શાંત જ રહે. અને સંભાવનિકાલ કરાય, સમાગમ હોય ને તો સમાગમ નિકાલ કરાય. પછી બીજું કહ્યું નિષ્ફળ કોઈ મારા કોમમાં લાગશે ગાંઠ બાટ નહીં ને, એ શુક્લે ધ્યાન ની નિશાનીઓ કરોડ પુસ્તક લખ્યા હોય બોલા કરોડમાં છેલ્લા 5000 વાંચી રહ્યા. આ પુસ્તક જેનું છે ને તે મનુ ભી એમ કહેતા હતા કે બધા પુસ્તક બધું બહુ વાંચ્યા, આવે દાદા તમારે ત્યાં જ્ઞાન મળે, અમને મોક્ષ મળી ગયો એ વાત ટકી રહી ગઈ છે, અમારું અંતર બધું આહાર પાડે છે બધું કે છે. કોઈ દાડે શંકા નથી પડતી, એક ક્ષમા કોઈ નુકસાન કરી ગયો તો એના તરફ વેર લેવાનો ભાવ રહે નહી, તેજે મન બગડે નહી, એક ક્ષમા કહેવાય. તદ્દન ચોખ્ખી સમાજ ના નહીં હોય એટલા થી તમારી સાથે ભેળ વાળી હોય. કેવી હોય? હા સાચ્યું નહી પણ બે વાર નાખેલું હોય. કેટલું? બે વાર. અને અમારું હાલ શું કહેવાય? પછી નિષ્ફળતા હવે કોક નો ઘાટ નહીં કે ભાઈ આ મારું કામ લાગશે એવું ભાવ બધા તૂટી ગયા. હવે બીજી આવતા સરળતા, સરળતા એટલે બધા કે તેને બહુ ઉઠામે નહીં, બહુ પકડી ના રાખે, ગ્રહણ દુરાગ્રહ ના કરે, સરળતા. અને ચોથો માનનો ત્યાગ, માનનો ત્યાગ તો બધા ઘણા ઘણા રહે છે ને, માનનો ત્યાગ એટલે અપમાન કર્યો, કઈ લાગે નહીં, બહુ અસર ના કરે. આ ચાર થશે શુક્લ ધ્યાન. અને ધર્મ ધ્યાન ના લક્ષણો કયા? દાદા એ જે કહ્યું છે એ જ્ઞાન માં રુચિ, અને એ આજ્ઞા માં રુચિ, એમ નામ ધર્મ ધ્યાન. આ બે રુચિ રહેતી હોય તો જાણું કે ધર્મ ધ્યાન પૂરું થઈ ગયું. આજ્ઞા પડવાની રુચિ, પડાય ના પડાય એવા જુદી, એ તને શું સમજ પડી? પડાય ના પડાય એવા જુદી. પાડવાનો ભાવ તો છે, રુચિ રુચિ રુચિ ધર્મ ધ્યાન આખા હિન્દુસ્તાન માં કોઈ જગ્યાએ છે નહી. આ તમારી પાસે જે ધર્મ ધ્યાન છે એવું કોઈ સાધુ બાબા પાસે નથી. શુક્લ ધ્યાન વાત જવા દે ને, આપડે ધર્મ ધ્યાન એ નથી. આખો દાડો મારી નહી ખુ એમને, એની મૂર્તિ ની પાસે બેસી તો ધર્મ ધ્યાન નથી. ઉદાસીનતા દેખાય તારે કયું ધ્યાન? ઉદાસીનતા, ઉદાસીનતા દેખાય તે કયું ધ્યાન? એ વિતરાગતા પહેલા ની સ્થિતિ, વિતરાગતા આવતા ત્યારે સ્થિતિ ઉદાસીનતા થાય. અક્રમ વિજ્ઞાન છે પણ એમના થર્મોમીટર થી આપણે જોવાનું. શું કહ્યું? થર્મોમીટર એમ ન વાપરવાનું, એટલે કે તમારું બનાવટી હોય કે શું? આપણા થર્મોમીટર એ લોકો કે તમારું બનાવટી હોય, થર્મોમીટર અમારું લઈ જાઓ કે આવું તમારું થર્મોમીટર. આ થર્મોમીટર એમનું છે બધું. શું છે? કોઈ વખત શંકા પડતી નથી એમ? આ તમે ઊંધું વાક્યો બીજી ચાલવા પડે તો હોય તારો પોતાનો તો મોક્ષ થઈ ગયો છે. હવે તું છે તે આ તારી ફાઇલ નંબર ન કરાવડાવું છે. તારો પોતાનો તો થઈ ગયેલો છે, થઈ ગયેલો જાણે ના જાણે રસ્તો, પોતાનો મોક્ષ થઈ રહ્યો છે રસ્તો જાણે ના જાણે. જરાક આકુલ વ્યાકુલ થાય એ રોડ પર ચાલ્યા, આકુલ વ્યાકુલ થાય તો રોડ પાછો ફરી જાઓ, આ રસ્તો રહે દાદાનો. જરાક મેં આકુલ વ્યાકુલ થાય, નિરાકુરતા ગમે છે ને? આ તમે છે વહેલા આવ્યા. વ્યવસ્થિત છે ત્યારે વ્યવસ્થિત રાખ ને, પછી એમ ત્યારે વ્યવસ્થિત છોડાવડા તો છોડી ગયો. ને છોડવાના વિચાર શું કરવા જોઈએ? છોડી છૂટે એવી નથી, વિચાર કરે છૂટે એવી નથી. વિચાર કરવા એ ભયંકર અપમાન કર્યા બરોબર છે આત્માનું. આત્માનું જે જ્ઞાન નું અપમાન કહેવાય ને, છોડી છૂટે નહી એની મેરેજ શું છે? એ આપણે કહેવા છે કાલે અમે જઈએ છીએ, તારે કે આવજો કહીએ. બહુ દાદા હવે તમે તમારું માન પ્રાણ બધું રાખી શકીએ. જય સચિદાન. આટલી બધી પુસ્તકો લખેલા અને પછી પાછું લખેલું ખરું કે મોક્ષ નો માર્ગ સરળ છે, સહજ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. ત્યાંથી એમ લખ્યું છે પ્રાપ્તિ દુર્લભ છે. એનો માર્ગ બતાડનાર કોઈ નહીં મળે. એમ તો મળ્યા તો તારું કામ થઈ ગયું. મારી પર વિશ્વાસ કેવી રીતે દૂર આવે? સંસારમાં ફરે છે, મોટરમાં ફરે છે, કેવી વિશ્વાસ આવે? વિશ્વાસ ના આવે તો એમનું કામ થાય નહીં. વિશ્વાસ ના આવે તો એનાથી કામ થાય નહીં. મોટાભાગના માણસો એવું માને છે કે પરિણામ ઉપર અહંકારનો કઈ કેમ કે સત્તા છે. એમને ખબર જ નથી ને, ખબર જ નથી. પરિણામ પર સત્તા રાખેલા નથી આ લોકો, પણ આ પરિણામ છે એવું ખબર નથી. એ આને આમ જ જાણ રાખ વધી જ છે. તમે સમજો ને, ખબર નથી એથી જ ભ્રાંતિ ને. એટલે એમનું કેવું એમ છે કે આવું હોય તો આવું હોવું જ જોઈએ. હે, જો ભગવાન હોય તો આ પ્રમાણેની બાહ્ય પરિસ્થિતિ આ પ્રમાણે હોવી જ જોઈએ, તો જ ભગવાન કહેવાય એમ. હા, પણ એ તો બધું વિચારવાની સ્થિતિ ક્યાંથી હોય નવરાશ ખાતે? આ લોકોને એ નવરાશ જ ક્યાંથી હોય? નવરાશ એટલે એમના વ્યૂ પોઈન્ટ પ્રમાણેનું જે જાણવાનું, એ તો નવરાશ છે જ. આ રસ્તો ચડે નહીં ને માટે તો દુર્લભ કહ્યું ને. હે, માટે દુર્લભ કહ્યું ને. હા, દુર્લભ. જાણી મેં કે જડે એવું નથી. હવે સરળતા, સુલભતા, સુગમતા, આ બધા ગુણો સુગમ છે, બધું જ છે. આ બધા ગુણો કઈ કેળવી શકાય એવા છે એમ? હે, એ ગુણો કેળવવા ફરે આ લોકો. આ કેળવા ફરે. હવે કેળવવા કઈ કેળવવા કેળવાય એવા નથી. બાજરીના ખેતરમાં કઈ ઘઉં થવાના નથી. એટલે મોક્ષ માર્ગ નથી. આપણે ગરમ પાણી નાવું હોય તો બંબો હરગવા માટે કઈ મહેનત કરવી પડે? ગરમ પાણી નાવું હોય તો કેમ ભાઈ બંબા પાણી લઈએ તો ગરમ ના કહેવાય? તો શું કરવું પડે? કોલસા નાખવો પડે, કાકડી નાખવી પડે, તપાવવું પડે પાણી. કાકડી એવું નાખવી પડે ને, સરગવું પડે. પછી ઓલવે જાય તો ગરમ પાણી ના થઈએ ના થાય. કેટલી મહેનત કરે તારે પાણી ગરમ થાય? તારે હવે એ જ પાણી સાથે શું કહું કહો દાદા, આ પાણી મારે ઠંડુ કરી નાખવાનું છે, આપણે પીવા માટે રાખવાનું છે. તો આની પર શું બરફ મૂકવું? પ્રયત્ન ના કરવો પડે. બરફ બરફ ના મૂકે ચાલે? એનું નામ મોક્ષ. મોક્ષ એટલે શું? સ્વભાવમાં જવું, આત્મા સ્વભાવમાં જવું, એનું નામ મોક્ષ. પણ સ્વભાવમાં જવા માટે આ ગરમ પાણીને બરફમાં મૂકે, રેફ્રિજરેટર લાવે, એવી ઉતાવળ કરે. હે, ઉતાવળ કરે લોકો. અને એ લોકો એમ માગે છે આ ઉતાવળ કરીને લાવી શકાય નથી. બાબત શું ચાલે છે કે મોક્ષ એટલે કઠણ માં કઠણ અઘરા માં ભગવાન આવું લખ્યું તો માનતા નથી. બહુ કઠણ કે છે એટલે મોક્ષ કઠણ કોઈ બાજુ જાય જ નહીં ને. કોણ જાય બાજુ? અહીં શું ખોટું? ઘેર ભજીયા બરાડા એને નાખીને, ડુંગળી નાખીને મોક્ષ અઘરા માં અઘરો તેથી રાખવાની કાઢી મેં. એલામ હેલો છે એવું મેં ખોરી કાઢ્યું. કેટલો બધો હેલો છે, હસતો રમતો થાય એવો જ બધો. અને ત્યાગી જો કરી શકતા હોય તો શાસ્ત્ર નું જ્ઞાન છે બધા એટલા બધા જ્ઞાન છે શાસ્ત્ર જ્ઞાન થી માણસો આમ જ છે એવા વ્યુપોઈન્ટ માં ફિક્સ થઈ જાય છે. ઋષિ પત્ની અને એક બે છોકરા હોય, એક ગાય રાખી હોય, આખો દાડો ભગવાન ની ભક્તિ કરે, મંત્રો બોલે, ગાય ને પાલવે, બસ આ જીવન પરિગ્રહ નહી, આ પરિગ્રહ. જ્ઞાન અને મોક્ષ એ તો વાત, કોઈ વાત જ કરવા દેવી નહીં. એક જનક વિદેહ એ કરી વાત, અને સાચી વાત. આજે બધું શાસ્ત્ર જ્ઞાન તો સાયન્સ માં મળતું નથી આવતું, અને આપણું આ જ્ઞાન સાયન્સ માં મળતું આવતું, વિજ્ઞાન મળતું આવે છે ને. શાસ્ત્રો વાંચવાથી બુદ્ધિ માં જે અભિનિવેશ થઈ જાય છે માણસ, પછી એ અભિનિવેશ જ્યાં જ્યાં દ્રઢ થાય તે જ તેનો માર્ગ એને ગમો છે. અભિનિવેશ ની વિરુદ્ધ વાત આવશે કે આ બરોબર નથી. અભિનિવેશ માં જ અટક્યું છે આખું જગત. અભિનિવેશ માં અટક્યું જે માણસ દ્રઢ થાય ત્યાં પછી વ્યૂ પોઈન્ટ થાય. બહુ આગળ અભિનિવેશ ધરતો બહાર ગયા અહીંથી ઉઘડે પાછો પણ આગળ અભિનિવેશ કરતો. હા, પણ એક અભિનિવેશ વાળો હોય એનો વ્યૂ પોઈન્ટ થયો, બીજી જગ્યાએ અભિનિવેશ વાળો હોય બીજો વ્યૂ પોઈન્ટ થયો, અને આ પછી વાત વ્યાજ થાય એમાં. બધું સંપૂર્ણ સાથે મારે સીટ ડાઉન થઈ જવું. દરેક જન સાધારણ મનુષ્યની એવી વૃત્તિ છે બૌદ્ધિક ક્ષેત્રમાં કે જે કંઈ જાણી લેવું એનો નિયમ બનાવી કાઢવો, અને એ નિયમ પ્રમાણે જ સત્ય છે એમ માની લેવું. જેને સત્ય માણસ છે એ સત્ય ભગવાન છે, સત્ય અંદર આ જગત જેને સત્ય માની રહી છે તે ભગવાન અંદર સત્ય જ નથી. પછી વાત ક્યાં કરવાની, બધા એક જ ભાષા છે ને, ભગવાન ની ભાષા જોઈ નથી કોઈ લડવા. અભિનિવેશી તો છે જગત, આ તે જ્ઞાની મળે તો જ અભિનિવેશ છૂટે છૂટે, નહીં તો છૂટે છૂટે નહીં. એમાં અભિનેશ માં માર આવું ખાતો હોય પાછું ગજે પકડ્યા રાતો ખાય તો છોડે નઈ કીધું કે આ લોકો રાતો ખાય ત્યારે મારી ઓછી કરે જગત નું માનેલું સત્ય છે એ ભગવાન ને ઘેર સત્ય જ નથી એક સેન્ટે સત્ય નથી કારણ કે જ્ઞાની મળ્યા પછી તો પોતાના અભિનિવેશ શું છે એનો ચોખવટો કરી લેવો છે હે જ્ઞાની જયારે મળે અભિનિવેશ ચોખવટો બધો કરી લેવો છે પોતે ક્યાં ક્યાં સીટ ડાઉન થયા હતા એટલા માટે સત્સંગ ને સત્સંગ એટલે શું બધા તમારા અભિનિવેશ નો ચોખવટો માટે તો વ્યૂ પોઈન્ટ ને સમજી શકે છે જ્ઞાની પુરુષ ને એવું કે છે આ હાચા હતા કે આ હાચા હતા હા જ્ઞાની પુરુષ ને કે આ પુરુષ મહાન પુરુષ થઈ ગયા તે કેવા હતા આ કેવા હતા મને આ સારા નથી લાગતા આ અહીં બેસી ગયા છે આ ફલાણા છે આવું બધું પૂછે પણ એમ નથી પૂછતા કે હું કઈ બેઠેલો છું એમ નહી મનુષ્ય નો સ્વભાવ હું કઈ બેઠેલો તો એ તો વિચાર જ ના આવે મન જ ના આવે પણ મનુષ્ય નો સ્વભાવ એવો કે આ ફલાણા મહારાજ હતા તેના કરતા જ્ઞાની પેલા સાથે 12 ની જ્ઞાની 14 ની એવું સમજે શું સમજે ભગવાન ભગવાન શું કે છે કે માં 12 ની એક અણી નહી માટે અમે જોડે છે તો તું એ કરીશ નહીં શું પછી ના કરીશ સરખામણ ના કરી અહીંયા કરી એ કોની નહી એ ભ્રાંતિના જગત માં 12 ની એની જોડે આપણું સરખામણી મૂકે 14 ની લાગે શું થાય દોષ કહે બોલનાર રે દોષ લાગે એવું છે બધું એ કહાની કિંમત નથી ભગવાન આ બધા સાધુ આચાર્ય એ કહાની એ કિંમત નથી કરીએ ખોટું તજ્ઞા ખોટું નહીં કરતા તમે બધું તમે તમારા તમના અધીન તમે કરી રહ્યા છો એ બરોબર છે અમારે વાંધો નથી પણ તમે એમ કહો કે અમારું ખરું કેટલું એમ પૂછો તો અમે કઈ તમારું કશું ખરું પણ તમે એવું કહો છો તારું બધું સાચું છે પછી બીજા વાક્યમાં તારું બધું સાચું છે ના તું કે પછી એને બીજા સંતોષ રહે સંસારી ચડી ગયો એવું થયું એમ કે સાધુ સંતો ચડી ગયા એમ થયું એમ કે 14 ની 12 ની હાજુ એટલે એમ નહી અત્યાર સુધી આ ભાષા આજ સારી જ ચાલુ આવી છે આ તો જ્ઞાની કોક જ આવું હોય છે તરત હજુ ને એટલે આ સાથે સરખામણી કરવા જાય ને તો મૂર્છું માર ખાઈ જાય કારણ કે ભગવાન ની ભાષામાં પેલા ને એક આની શક્ય નથી એક આની શક્ય નથી અને ક્રમિક માર્ગ માં સત્ય થાય છે એ કોઈ 4 નહીં કોઈ 5 નહીં કોઈ 6 નહીં ધીમે ધીમે સત્ય થતું આગળ વધે છે અને આ તો તમને જ્ઞાન આપેલું સંપૂર્ણ સત્ય થયા પછી છે તે તમે આનો નિકાલ કરો ભૂપેન્દ્ર નો તમે નિકાલ કરો છો થઈ રહ્યો છે દાદા થઈ રહ્યો છે કરવાનું નથી થઈ રહ્યો છે, તમે કરો છો તો પછી દાદા એ કહ્યું કે નુકસાન છે, તો આપણું અક્રમ ક્રમિક માં જતું રહે છે, તમે કરી રહ્યા છો એથી બહુ નુકસાન. ભાષા તરીકે બોલો, ભાષા તરીકે ભાષા બોલવી પડે, પણ કરી રહ્યા છો કે તમે તમારે ઉતરી ગયા, ભાષા તરીકે બોલવાની. એવું તમારા જેવું થઈ રહ્યો છે એવું ભાષા એકદમ આ બધા મળે ના હોય ને, અમને તો ગ્રામીક ભાષા વાળી બધી ગ્રામીક ભાષા વાળી સમજી જાય, બધા અમારી સમજી જાય. એવું કહીએ અને કરી રહ્યા છીએ આપણે એવું બોલીએ તો એકમાં આપણું શુક્લ ધ્યાન જળવાઈ રહે છે ને, બીજામાં શુક્લ ધ્યાન ઉડી જાય છે ને, ધર્મ ધ્યાનમાં પડે. પપ્પા ને પક્તિ કહ્યું બાપા ચડે, ચડે પપ્પા ને કે તું પપ્પી છું, પપ્પી છું મારી ચડે ચડે, કાલુ કાલુ બોલે ચડે. તમારો વાંધો નથી, તું ગમે તેવું માન, પણ તારું કલ્યાણ માટે તારે વસ્તુ નો માપ કાઢવું પડશે. જેટલી ડિગ્રી હાઈટ નો છે એટલી હાઈટ તું પહોંચીશ, લો લેવલે છે તો લો લેવલ પહોંચીશ. એટલે હાઈટ ને જાણ તું, પછી મેં જ્ઞાન જ ખૂટે છે, તમને જ્ઞાન આપીશું ને બધું રાગે પડી જશે, બધું રાગે પડી જશે. રામ ઝીરો ટુ એન્ડ પહેલું ને છેલ્લું પગથિયું, હા સંપૂર્ણ વિજ્ઞાન છે આ, એટલે સિદ્ધાંત કહેવાય. સિદ્ધાંત બંધાયેલી બંધાતી નથી, મેમરી એમને રહી નથી. શાસ્ત્ર માં કયું કયું ધ્યાન કર્યું? એ વિતરાગ વિતરાગ શુક્લ ધ્યાન. મહેન્દ્રભાઈ પૂછે છે કે આ મેમરી જે છે તે નેચરલ નથી એમ, મેમરી જે બંધાય છે એ નેચરલ નથી એમ. ના નેચરલ તો છે જ ને, નેચરલ તો છે જ, પણ એ મેમરી કારણ માટે કોઝ છે, આ કોઝ થી આ કારણ થાય છે, કાર્ય થાય છે. મેમરી એ કાર્ય છે, પણ એના માટે કોઝ કયું? તો કે જેમને તમે રાગદેશ હોય ને તે તમને યાદ બહુ રહ્યા કરે. શું કરે? શુક્લ ધ્યાન અને વિતરાગ તમને શુક્લ ધ્યાન આપ્યું છે, પણ વિતરાગ અમે એવા નથી, એવા નથી, પણ તે અંશે છો ને, અંશે વિતરાગ કહો, ભાડા ભોળા છો, અંશે ખરા ભાડા ભોળા. આ સંસારમાં ઉપાધિ ચિંતા, આ ઉપાધિમાં ઉપાધિ લાગે નહીં, જો એનું નામ જ વિતરાગતા ને, વિતરાગતા એનું નામ, વિતરાગતા વર્ત છે. મેમરી એનો યથાયોગ્ય ઉપયોગ કયો કહેવાય? એનો મેમરી આપણને આપી તો છે જ કુદરતે, પણ એનો સ્વાભાવિક ઉપયોગ કયો કેવો હોય? તમને આજે મેમરી તો છે જ અમુક, પણ એનો સ્વાભાવિક ઉપયોગ હોય તે કેવો હોય? એમ સ્વાભાવિક ઉપયોગ તો એવું છે ને કે જેના જેના ધંધામાં હોય ને, જયારે સચિદાન પોતાના ધંધામાં થશે મેમરી એ કામ લાગી જાય, એ સ્વાભાવિક ઉપયોગ. જો બહુ યાદ આવ્યા કરે, જો સંસારમાં છોડી ઉપર છોકરા ઉપર જમાઈ ઉપર બધા બહુ પ્રેમ, રાગદેશ ખરો ને, પેલાના પેલાના રાગદેશ ખરો ને, એટલે જમી મરી ગયા હોય તો યાદ આવ્યા કરે. યાદ શું કરે, ફાયદો કરે નુકસાન કરે? નુકસાન કરે. એવું યાદ આવે છે ને લોકોને, તે લોકો કંટાળી જાય છે કે ભાઈ હા હવે આ હોને તે આવું યાદ ના આવે તો બહુ સારું કહેશે. શું કહ્યું? વિસ્મૃત થાય જગત તો બહુ સારું, પણ વિસ્મૃત થાય નહીં ને.